પદ પ્રાપ્ત થાય. કયા કયો કેલ્ક્યુલેશન મળવા જોઈએ? નામ કર્મ શું હોય? શું હોય નામ કર્મ? જન્મથી જ, જન્મથી જ ઊંચું હોય તે જાય. એ નાની ઉંમર હોય તાય આય ભાઈ કે, અને મોટી ઉંમર થાય આવો આવો કરે, એ આદય નામ કર્મ હોય. કેવું હોય? આદય નામ કર્મ જિંદગી ભરતી જ. પછી યશ નામ કર્મ હોય, શ્રીમંતભાઈ કર્યા હોય તો એ લોકો મને કહે કે તમે જ કર્યું આ, કે હું નાખું બધું મેં નથી કર્યું તો એ લોકો કહે મને કર્યું તમે કર્યું. હું જાણું કોકનો કોકની મીઠાઈ આપણે ખાઈ જવી, પેલો મને જશ આપવા આવે તેને મીઠી કોકની ખાતા બરાબર ને. હા એ તે હું કહી દઉં કે મેં નથી કર્યું. પેલો કહે તમે એવું જ બોલો છો દરેક ખાતે, એટલે બાર તો આવું ચોટ્યા જ કરે. શું યશ નામ કર્મ? આમ તો હાથ હળાવ ને તરંત કામ થઈ જાય, ખાલી મેં હાથ ઘાલું નહીં કામ થઈ જાય. એટલે યશ નામ કર્મ, આદય નામ કર્મ, બધા બહુ જાતના નામ કર્મ. શું અંગ ઉપાંગ નામ કર્મ હોય, કદરૂપો અંગ ના હોય. કેવું? આંગળા બાંગળા, તગનો આંગળા, હાથના આંગળા, એવું બધું ઘન ઘન ઘન બધું માથું બધું બધું કદરૂપું ના હોય. અંગ ઉપાંગ નામ કર્મ હોય. કેવું? ચિત્રામાં બહુ સારું હોય. આ તો લક્ષણ કહું છું, મોટા જે જવાબદારી પોસ્ટ પર કોણ આવે છે. પછી બીજું શું? લોક પૂજ્ય ગોત્ર હોય. કેવું? ઊંચું ગોત્ર. હવે લોક પૂજ્ય એટલે અત્યારે કઈ પૂજવા જતા નથી, પણ લોક નિંદ્ય ના હોય કળિયુગમાં એને લોક પૂજ્ય કહેવાય છે. શું કહેવાય છે? તેને તેને મેં કહ્યું ગોત્ર. લોક નિંદ્ય ના હોય, લોક નિંદ્ય ના હોય એને લોક પૂજ્ય ભગવાને કહેલું છે કળિયુગમાં. કળિયુગમાં એ ગોત્ર આવું હોય. શું? પછી નામ કર્મ સારું હોય, આયુષ્કર્મ સારું લઈને આવ્યા હોય. શું? અને વેદની કર્મ લાવ્યા હોય. શું? અશાતા વેદની ઓછામાં ઓછી આવે. શું કહ્યું? અશાતા વેદની જરા વેદની ગઈ, પણ અશાતા અમે નહીં થઈ. આ નિર્બંધ જાણે છે, ડાક્ટરો બધા જાણે છે. શું? વેદની ગઈ પણ અશાતા વેદની. શું? એટલે બધું આવા ગુણાકાર હોય તો કામ એ પદ આવે છે. એટલે હું કહીએ આ મારી જાતે નહીં થયો, આ બધું સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ સંજોગો બધા ભેગા થયા. શું થયું? આપ સમજાય ને? અને તે સુરતના શેષને કાળ મળી ગયો, એ કાળે આ જ્ઞાન પ્રગટ થઈ ગયું. શેના આધારે ચાલે છે, કેવી રીતે ચાલે છે, બધું આખું વિજ્ઞાન બધું દેખવા જોવામાં આવ્યું. વાંચતી નહીં, આમદની વાંચતી. શું કહ્યું? બસ આથી થઈ ગયું બધું, બધું ઈ જતું રહ્યું. અહંકાર અહંકાર ક્યાં ઈ જતું? દાદા કે એ બધી તમને એ વખતે દશાઓ સ્વપ્ન જેવી થઈ ગઈ છે થોડા દિવસો સુધી તો. એમ કે છે કે તો તે વખત ની દશાઓ તમને બધી થોડા વખત ની બધી સપનવત થઈ ગઈ હશે ને? તમારી પોતાની જે દશાઓ હતી તે વખત ની તે પછી બધી સપનવત થઈ ગઈ હશે ને? દશાઓ કઈ દશાઓ? જ્ઞાન પહેલા જે રીતે તમે જીવતા હતા, જે રીતે તમારે વિચારો અને વર્તન હતું, એમાં અચાનક આ પડદો ખસી જવાથી એ બધું ઉડી ગયું. બધું ઉડી ગયું. હું દેહ છું ને બધું. હા, પેલો જે પેલા જે વિચારો હતા, વર્તન હતું, અહંકાર ઉડી ગયો, મન ઉડી ગયું, બધું બધું ઉડી ગયું, હળહળાટ ઉડી ગયું, બધું કશું રહ્યું નથી. સંપૂર્ણ જ્ઞાન દશામાં ત્યારથી જ. હવે જ્ઞાન દશામાં રહેતો તો ત્યાં વડોદરામાં બીજા બધા સર્કલ આય જાય કરે. મૂળ પેલો પેલો પેલું કર્મ તો ખરું છે, તમારે શું થયું શું નહીં બધું ખરું જ હશે. પણ એમાં જે મમતા હતી એ તૂટી ગઈ. પેલા છે તે માન પોસાય માટે બોલતો હતો. શું હતું? મારું માન પોસાતું હતું, કઈ કોઈનું કામ મેં મફત નહીં કર્યું, એના બદલામાં માન મારું પોસાયેલું છે એટલું. સમજ ને? એટલે એના બદલ દરેક બદલા વગર કોઈ કાર્ય થતું જ નથી. હવે એ માન પોસાયા સિવાય હવે કાર્ય થવા મળ્યું. શું થવા મળ્યું? ત્રણ ચાર વર્ષ થયા જ્ઞાન થયા પછી ત્યાં સુધી કોઈ નઈ ખબર પડી નહી કે અમે કઈ અમારા ભાગીદાર ને કનુભાઈ ના ફાધર ને જ્ઞાન ફેરફાર કઈક બાર પડેલો. અને પછી ચંદ્રકાંત ભાઈ મને કહે છે દાદા તો ચંદ્રકાંત ના ફાધર ખરા ને એ 320 શેઠ ને રાવજી શેઠ નો હું કાકો થયું. મારા દાદા ની પ્રજા ગણાય છે બધી. મારા દાદા ઉમેદભાઈ ની પ્રજા એ બધી ગણાય છે. એટલે હું કાકો થયો. એટલે રણછોડભાઈ ની તબિયત ગરમ હતી. દવાખાનામાં જોવા જતો રોજ. ભત્રીજો ખરો ને, ભત્રીજા થાય ને, પણ મારાથી મોટા પણ છતાં ભત્રીજા થાય. જોવા જતો રોજ. તો ચંદ્રકાંતભાઈ રોજ પૂછે કે દાદા તમારી પાસે કઈ જ્ઞાન હોય તો અમને કઈ દેખાડો ને કે છે. તમે ભાઈ તારે જ્ઞાન શું કરવું છે? તું તો કાલે પેલા એક પેલા વાર ને તો જ્ઞાન તો સાંભળવા ગયો હતો. ક્યાં ગયો હતો? તારે જ્ઞાન શું કરવું છે? તો સાંભળીને લાય મને કે શું કરી લાવ્યો છું કે મને કે કહ્યું તું કે ના દાદા મારે જ્ઞાન જાણવું છે. તું જાણી લાવ્યો એ શું છે એ મને કે. કે એટલે મને તૃપ્તિ થતી નથી. મારે તૃપ્તિ થાય એવું જોઈએ. મને કહે તમારી પાસે જ્ઞાન છે એ મને સી રીતે ખબર પડે? તને એમને એમ ખબર પડતી નથી કે એમને એમ લાગે છે જ્ઞાન છે, પણ એનું એનું મને સી રીતે ખાતરી થાય? તમે દાદાને ચાર દોર મારી છે એટલે તમને ખબર પડી જશે કે દાદાના હાફ છે કે નથી બેઠેલો. શું કહ્યું? કારણ કે એવો ટેસ્ટ દાદા મને આવો ટેસ્ટ કરવાનો કહો છો? હું તો પડી જાઉં. મારું શું થાય કે છે? મેં હું ટેસ્ટ જાતે આપું છું ને પડવા ના દઉં. તને જાલીને મરાવડાવું. ફક્ત તારા સુખને માટે, તને ખાતરી કરવા માટે કરવાનું છે ને, તો તેથી પડવા દેવાનું નહીં તને. તું તું મારા છોકરાનો છોકરો એટલે હું તને જાળી રાખું ને તું માર. તા કે દાદા બીજો કઈ ઉપાય બતાવો. શું એટલે પછી જતા કઈ સત્સંગ નીકળ્યો નહીં. એ કલાક એવો સત્સંગ નીકળ્યો અડી રાત થઈ ગઈ. આપને અર્પણ કરું છું મારી છોકરી ને તમારા જેવો બનાવો. કે ત્યારથી આ ચંદ્રકાંત ચાલે. ત્યારથી આ સત્સંગ ચાલુ થયો. ચાર વર્ષ તો એમને મજ ગયા. પછી કનુભાઈ ભેગા થયા. કનુભાઈ એમના ફાધર ને વાધર બધું થોડું જામતું ગયું. નહીં તો મારે એક લોકોને કહેવાની જરૂર છે હતી. મને મારું અંતર શું પૂરે પૂરું વળતું હતું. શું કહેવાની જરૂર? આ કહે દુકાન ઓછી છે નહીં. ત્યાં ખંડન મંડળ નો ધંધો નથી અહીં. પણ અમારા ચંદ્રકાંત ના મનમાં એમ કે આ લોકોનું કલ્યાણ થવું જ જોઈએ. આવું ઊંચું જ્ઞાન છે તો લોકોનું કલ્યાણ થવું જોઈએ. એટલે ચંદ્રકાંત એ પ્રોપેગન્ડા કર્યા બધે. કવિરાજ ના પદો કે તે કમાલ ના છે કે ખબર નથી પડતી. કવિરાજ ના જે પદો છે એ તો અજાયબ છે. પદો કમલ છે. કવિરાજ અમે કાલ રાત્રે ગયા હતા ત્યારે મેં પૂછ્યું બંધ કરી દઉં. 25/6/79 લો કોલેજ બોયઝ હોસ્ટેલ ઔરંગાબાદ સાંજે. 26/6/79 લો કોલેજ બોયઝ હોસ્ટેલ ઔરંગાબાદ સવારે. એને કરતા મારી છોકરો છે કે નો લો લો આશીષ બટન ઉપર કરો છો. દસ નથી ડાક્ટર. ડાક્ટર ને કોથળા આવી કે દાદા આ કાયદો કરો. કાયદો કરીશ પાછો બીજો કાયદો કરો. તેના પછી બીજો કાયદો કરો. બીજો કાયદો કરો. આ તો મેં આનંદ અવતાર ને મારો અનુભવ નો શોધખોળ છે. આવું સંઘ હોય ની વર્લ્ડ માં. આ તો મારા અનુભવ ની શોધખોળ છે. એ અનુભવ ના આધારે મૂકેલું છે. આ તો વાત હકીકત સાચી છે. બિલકુલ સાચી હકીકત છે. પરમ વિનય છે જે આપણે ચોપડી લખ્યું પરમ વિનય છે જો જરૂર નથી કોઈ આમ દેહ જ્ઞાન દેહ એને વાંધો ફક્ત સ્ત્રી પુરુષો બે ભેગા થઈએ છીએ ત્યાં આગળ બહુ દ્રષ્ટિ નો રોગ છે તો દ્રષ્ટિ બગડે તો પ્રતિબંધ કરી દેવું એટલો જ વાંધો બીજો કોઈ વાંધો નથી કારણ કે શાસ્ત્રકારો કહ્યું છે જગતે કહ્યું છે કે પેટ્રોલ ને બે જોડે ના મુકાય તો આપણે જોડે બને છે ત્યાં આટલું જે ચિંતાવાનું શું દિવાળી ના પડી જોઈએ દિવાળી ના પડી પછી ડાક્ટર શું જોઈએ આપણે જોખમદારી દાદા રહેતા બધું તમારી આજ્ઞા પાડી એટલે જોખમદારી એવું લખી મુક્તિ નું સુખ જોઈએ છે અને દાદા જોઈએ છે બીજું શું જોઈએ પાકું પકડી લીધું જો નાયા છે કે મને આવડતું નથી પાછા કઈ પાછા કે મને આવડતું નથી પાકા છે ને બોલો આપણું નાખે હા પાકા કેટલા એટલે પતિ ગયું મુક્તિ શું જોઈએ નાવા જોઈએ બીજું શું બધું આખું બ્રહ્માંડ આવી ગયું આમાં કે બ્રહ્માંડ શું લઈ ગયું અમીર બદલથી અમે કેટલા કઈ ભૂલ કરી હતી એની અમે માફ માંગીએ છીએ એ ભૂલ કરી એવા કાચા નથી કાચા એ લોકો છવ્વીસ છ ઓગણસી ઝવેરભાઈ અમીન ને ત્યાં ઔરંગાબાદ સવારે આ પ્રવચન નથી શરૂઆત કરીએ વેલા સાહેબો ને વાલા આ પ્રવચન નથી એમને પૂછે બઉ સારા સારું બધા આપડે મહાત્મા ને કહીએ છીએ પૃષો પૂછો જાણવા ખાતર પૂછે એવા તો દાદા કઈ અભિનય ન કરાય જાણવા દેખાય ત્રીજું લોચન દેખાય તાર થાય કે ત્રીજું લોટન દેખાડ્યું કે કેટલા વખત આયા તમે અહી પછી થાય નઈ મરી જાય છે એ નહીં આ હર્ષ ના હશે નહીં ક્યારે બઉ હાથ માં આવતા જરાક મધિક બે પાણી ની ટપકા નીકળી જાય કા હાથ માં હોય કા દુઃખ માં હોય એટલા બધા આખો યોગ મૂકેલો હોય યોગ મૂકેલો જરા આવડો વિચાર ના આવે ડાક્ટર મને કહ્યું આ બધું જોયું ને એટલે ડાક્ટર વહેલા ઉભા થઈ અને પગે લાગવા મળે શું છે ડાક્ટર મેં તમને પ્રશ્ન પૂછ્યા મને પસ્તાવો થાય છે ના પૂછાય દાદાને હું તો આવું જાણું નહીં આ તો કે તમે ત્રીજું નેત્ર દેખાડ્યું કે સાહેબ બધું મહાદેવજી નું ત્રીજું નેત્ર દેખાડ્યું પણ પૂછજો મારી ઈચ્છા છે કે પૂછજો તમે પૂછો તો તમારા મહાત્મા જાણવાનું મળે છે. આપણે અવિનય નામનો શબ્દ જ નથી, વિનય રૂપનો જ આપણો ધર્મ છે. શું છે? આપણે તો પૂછે અને અવિનય એવું આપણે કહેતા નથી. ખોટું પૂછે, ખોટું તોફાન મળે એને અભિનય કહીએ આપણે. ઈરાદા ખાલી ખાલી વિકલ્પો જ કર્યા કરે, ઊંધું ઊંધું પૂછપૂછ કરે. આ તો છતાં પ્રશ્ન હતા, બધા બધાને સાંભળવા લાયક હતા. છતાં પ્રશ્ન જે માણસ ને અડચણ આવે છે, જે માણસ ની માન્યતા ઘૂસી ગયેલી છે ચાલુ વ્યવહાર ની અંદર, હા, ચાલુ વ્યવહાર માં જે માન્યતા ઘૂસી ગઈ, એ સારું શું હોય છે આમાં, કયું હશે? હા, ફક્ત પોતે પોતાની જાતે ના સમજી શકે. પેલો દર્શન આપે એમ શોર્ટ મારે તો સમજી જાય, પોતાની જાતે ના, પોતાની સમજે જાતે ભૂલ ફરી કરે. તે બધે જગત ને ઘર માં એવું જ ચાલે, ભક્તિ એસે તો જ્ઞાન થશે. આપડે શું કહ્યું? ભક્તિ એ તો પરિણામ છે, માટે જ્ઞાન પહેલું. પરિણામ ને કોઈ બે વસ્તુ જુદી છે. વાંકો થાય એટલે ચારી વર્ષથી આ જવાની છે, આપડે નક્કી કર્યું છે વાંકા નહી છે. વાંકો થાય તો હું બંધાઈ કરું, પછી હું જાણું કે વાંકા થવા મળે છે. વેદાંત નો માલ ઘણો ભેગો છે, એમના સાથે એ જોયે છે. દીક્ષા કપડા બદલી ના કરો, પુરુષે છે અને સ્ત્રી છોકરી છે, છોકરી ની ઈચ્છા નહી. અમારે પડવું નથી ને બ્રહ્મચર્ય પડવું છે, તમે ગમે એવી વાત. આપડા કાગળ ખોટું છે, પાણી ગયા પછી હું શું કઉ? કે બીજા ઘરે ગમે છે તને? એવું કહે તો ઘર ભાગ્યું કેવાય, દેહ ઘર ભાગ્યું. બાબો છે ના, પણ તમે તારો રાજી કહો કે ના ગમે તને? એ લોકો પોતાની ખુશ હોય તો મને શું વાંધો? એ પોતે સમજીને કરતા હોય તો મને શું વાંધો? કે આપડે એટલો જ નિયમ બનાવવા માટે કહ્યું છે. બીજું કોઈ બધી છૂટે જ આપે ને, જલેબી લાડવા આ બધા નાસ્તા ગમે તે કરતા હું જોવા આવતો. આ લોકો શું શું નાસ્તો કરે છે અને શ્રમિક માર્ગ માં તો તપાસ કરે, જુઓ અમુક સિવાય નહીં, હા બીજું કશું ના આવે. આત્મા સચોડો વસરાઈ દીધો, આ લોકો વસરાવાનું પૂછગર હતું. આપડે મહત્વ ના આપી ને, મહત્વ કોઈ કઈ વસ્તુ પર ના આપી. પરમ વિનય આપણો ધર્મ બસ. જેટલા નાની પુરુષો થયેલા ને એ બધા દિલ ઘરે એવા થયેલા. નાની પુરુષો એટલે બધા દિલ કબીર ખરું વાક્ય સરસ સરસ લખી છે. બહુ સરસ ઉત્તમ લખી છે. બુદ્ધિપૂર્વક નથી, બુદ્ધિપૂર્વક છે. માણસ ખોજત ન કરે, કોઈ માણસ છે કે નહીં કે આ દિલ્હી ખાલી છે. માણસ માણસ પૂછકે માણસ કા બરા સુકાલ કે બરા સુકાલ કે થયા હતા તમે પણ જાકો દેખી દિલ ધરે તાકો ભરી આ દુકાળ કે દિલ ધરે એવું માણસ દેખી ને પડે ચક્રમ જોઈ લાવ્યા નહી ચક્રમ જગત એ કરવા માટે એના તેઓ હિન્દુસ્તાન માં કોઈ બુદ્ધિશાળી હિન્દુસ્તાની એટલા આખા વર્લ્ડ માં બુદ્ધિશાળી કોઈ નતો. મને પુસ્તક બધા વાંચતા મારે પડ્યું કે આના જેવો બુદ્ધિશાળી કોઈ થયેલો રાખતો નથી. બધા બી બુદ્ધિ મનુષ્ય કલ્યાણ માટે બુદ્ધિ નો ઉપયોગ કર્યો, બુદ્ધિ નો ઉપયોગ સવડો જ કર્યો, કલ્યાણ માટે કર્યો. સમ્યક બુદ્ધિ નહીં તો બુદ્ધિ ઉપયોગ પહેલી બાજુ કર્યો તો આટલી બુદ્ધિ હતું જે ઉપયોગ આવે થઈ ગયો. એને ઈચ્છા મોક્ષ જવાની નિરંતર. એના સંસાર કડવો ઝેર જેવો લાગતો હતો, ખારો ઝેર દવ જેવો લાગતો હતો. કડવો ઝેર જેવો, ખારો દવ જેવો એવો લાગતો હતો. જાગૃત પ્રમાણે મોહ હોય ને બિલકુલ મોહ નતો, કોઈ પણ પ્રકારનો મોહ નતો, બિલકુલ નિરંતર એ પછી એમાં જ. પણ પ્રકૃતિ ઉગ્ર હતી, પ્રકૃતિ ઉગ્ર હતી બહુ. બહાર નીકળ્યો તો બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, યજ્ઞ કરતા, અને વેદી ઉપર મોટો બકરો મોટો ઉભો રાખેલો બકરો. અને મને ભાગ્યા આવું આવું જ આવે બીજે રસ્તે જવાનું હોય, જ્યાં આવું થવાનું હોય ત્યાં જ એને જવાનું હોય. એવો વ્યવસ્થિત ક્રમ ગોઠવેલો, એને જવાનું તમારે થયું એમ જોવામાં આવ્યું. અને બકરો ઉભો રાખેલો જોયો, પેલું એ જોયું એટલે સમજી ગયો કે આ બ્રાહ્મણ એમાં બકરાને ઓબી નાખીએ. અને બહુ દયાળુ માણસ થયો એટલે પછી પેસી ગયો મેં યજ્ઞમાં. એટલે બ્રાહ્મણ કરે તું કેમ આવ્યો પાછો અહીં ના પહેશ કે છે અમારે અહીં ના પહેશ. કારણ કે એ બ્રાહ્મણો શા માટે આ બિચારા બકરાને તમે રમતો છો? કારણ કે શાસ્ત્રમાં લખેલું છે, શાસ્ત્રમાં શું લખેલું છે? બલિ તરીકે અજ નો ઉપયોગ થઈ શકે, બલિ તરીકે અજ નો ઉપયોગ થઈ શકે. અને અજ એટલે બકરો એમણે માની લીધું, અજ એટલે બકરો એ માની લીધેલો. ના આજ બકરા બકરા ને આજ કે છે એટલે આને બીજો જવાબ તો ના આપ્યો. પણ એમાં બકરા ને કે છે શું લાભ તમને? કારણ કે બકરો સ્વર્ગે જશે, બકરાની ઈચ્છા નથી સ્વર્ગમાં જવાની. તમે જો અંદર નાખો જઈ નાહી જશે આ તો બોધો છે એટલે બેહી રહે. એના કરતા તમારા ભૈડા દોહા હોય તમને નાખો કે સ્વર્ગે જાય બિચારા. જો માર્યો માર્યો માર્યો આવું બોલે આદાશી બોલે લોકોને ખાવા જોઈએ તેવું ભરેલી શું જાય આવું બલી નું નામ દઈને બાફી ખાય બધું પછી મસી દાગર જતો હતો વાત કરતો છે ને વાતમાં વાંધો પડ્યો બંગ ચાલુ છે એટલે પછી મને રીસ ચડી આમાં બે ચાર મુસલમાન મર્યા ને કે આલ્લા ખુદ ડેરાય કે અલ્લા કુછ બહેરા હે કે છે કીડી ના પગ માં ઝોઝેલ હોય તો સાંભળે છે એવા અલ્લા તે કોઈ બહેરા છે ભૂમ કરી મળો છું હવે એ કબીરા નો ન્યાય છે કે ન્યાય છે એવું ન્યાય એનો પોતાનો ન્યાય હતો એને પોતાનો ભાવ તો ન્યાય નહી હતો એ પોતે ન્યાય હતો ને પણ આ લોકો કોણ સમજે આ ખોટું કરી રહ્યા છે જોડે ને એ લોકો તો એમ જ સમજે નહીં કારણ કે એ લોકો શ્વાસ છે અંદર એ લોકો તો એમ જ સમજે નહીં હું સાચું સમજે કોણ મુસલમાનો ખરું કરે એમ કાયદે છે બંગ મુસલમાન બંગ નો ના પકડે ને તો અલ્લા ને પહોંચે નહીં અંગ્રેજો જો બંગ પકડે તો ક્રાઇસ્ટ ને ના પહોંચે આપડે બંગ પકડીએ તો કૃષ્ણ માવી ને ના પહોંચે અચ્છા અચ્છા એ સિદ્ધાંતિક છે નહી એ બધું સાયન્ટિફિક છે એ શું સાયન્ટિફિક એ કેવી રીતે નહી તો એમના આગ્રહ એટલા બધા ગાઢ હોય છે ત્યારે કઈ પહોંચે એટલા બધા ગાઢ આવડે અને અંગ્રેજો ને કેવું શાંત એમનું એવી રીતે અંગ્રેજો એવી રીતે છે મુસ્લિમો એવી રીતે છે બધાનું અલગ અલગ એવું અને આપણે શું મૂર્તિ માગી માગી ચડાવી હોય ત્યારે આગળ પડે હારી માગી ચડાવી આંગી ઉપર જે મૂર્તિ પડે છે હા એ આંગીને જોતા આવે કે આંગી બરોબર છે હાર બરોબર છે ફૂલ બરોબર છે એ મૂર્તિ ઉભી થઈ જાય એવું જોયે છે લોકો એવું થઈ જાય એમાં રમણતા ભાઈ સાહેબ પેલા દિગંબર શું કે છે ઈસને ક્યાં દેખને કે ભગવાન કો દેખો ને તેથી એ લોકો નાગા મૂક્યા ભાઈ અમારે માગી બાગી એવું બધું હતા નથી અમે તો ખુદ ભગવાન જે એટલે નાગા બહેર્યા આ લોકો કે છે અમારે ના માગી બાગી સાથે છે એમનો એવો ભાવ છે પેલા નો એવો ભાવ છે નહીં પેલામાં એમને ભગવાન દેખે તો જાગૃતિ આવે એ લોકો એવા જાગૃત છે અમને કપડા બપડા દેખે તો દેખે જાગૃતિ આવે એટલે આ બધું બધાના હિસાબથી તો દરેક જગ્યાએ પસ્તાવાનો શરૂઆત છે પસ્તાવાની શરૂઆત હા અંગ્રેજોની શરૂઆત પસ્તાવાની થાય તે ત્યાંથી પસ્તા કરતા મુસ્લિમ હોય એ કરવાનું છે શું બધા આપડે પ્રતિકોણ રૂપે પ્રતિકોણ રૂપે એ શું કે છે આજ કર્યું આ જેમ કર્યું બધું પસ્તાવો કરીએ પસ્તાવો પચાતા કરીએ અને આપડે શું કહે છે ક્રમણ થયું અતિક્રમણ થયું માટે અતિક્રમણ જો વ્યવહારમાં જોઈએ તેના કરતા વિશેષ થઈ ગયું અતિક્રમણ થયેલું રહી અહી ચાર પાંચ શું કશું કોઈ તો લડી વળી નથી બિલકુલ નથી બધાને એવું કેમ લાગે છે હું લડું છું બધાને દાદાને એમ કેમ લાગે છે લડું છું કે હું ક્યાં લડું છું કે મને કેવું લાગતું નહીં બધા કેમ માથા ભૂલ કરે કે હું આત્મા દળ્યો નથી તો શું થાય? અને આત્મા દળ્યા પછી કોણ માથાભડી કરે? કોણ તમારા આત્મા રહેશે? હું શુદ્ધાત્મા છું, લખી રહેશે અહીંયા આવ્યા પછી ક્યાં વધારે સાચો નહીં તો કે છે ને ઓફિસ માં પદે ગાતા હતા ગાયક હતા, પ્રકૃતિ કેવી છે તે પોતે જ ના જાણતો જરાય. એટલે કે હું તો ડાયો આટલો તો ઉડાયો જ છું, આમાં આનું બાજુ થી જ છે પણ આટલો તો ઉડાયો છું, હું જ છું, હું છું નગીન દાસ જ છું. ઓહો શું મોટા નગીન દાસ.